પવિત્ર ધનુર્માસમાં વાસુદેવ મહાત્મ્ય કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ઠાકોરજી પોથીશ્રીને વક્તાશ્રીના પૂજન માટે પૂજ્ય ચરણ પ્રિયદાસજી સ્વામી પધારી આપણા સૌના હૈયાને હાથને સાથે લઈ પૂજનમાં આપણે જોડાઈએ. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણં નરક તારણ નામ ધ્યેયં શ્યામં સીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. વેદાસ્તોતુમ પ્રવૃત્તા યદનવધિ મહાનંદમાલક્ષ્ય દૂરાત્ પ્રત્યાવર્તંત સર્ગ સ્થિતિલયમખિલસ્યાસ્ય યેનામનંતે સ્થાને દિવ્યેક્ષરે યો નિવસતિ સતતં નિત્યમુક્તાનુસક્તઃ સોયમ કૃષ્ણ કૃપાલુ સ્વયમવતિ નિજાન સ્વામી નારાયણો નઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ એ ધામમાં બિરાજમાન ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, સર્વે પ્રાતઃ સ્મરણીય સંતો, યજમાન પરિવાર, પ્રવીણભાઈ સાથે એમના સુપુત્ર મનોજભાઈ, મયંકભાઈ, કૃણાલભાઈ અને એમના દાદાજી ધામમાં બિરાજમાન પરમ ભક્તરાજ મુક્તરાજ એવા કલ્યાણજી બાપા કામલિયા, સર્વે ભક્તજનો સૌને જય સ્વામિનારાયણ. નારદજી ભગવાનના અક્ષરધામના દરવાજા સુધી પહોંચ્યા. અષ્ટ આવરણને પાર કરી વિરજા નદી પછી શતશૃંગ પર્વત, ભગવાનના રાસક્રીડા કરવાના રાસમંડપોના દર્શન થયા, ત્યાંથી આગળ વધ્યા. 32 વૃંદાવન એ શતશૃંગ પર્વત પર છે, એમના દર્શન થયા. ગોલોકપુરને વિશે પધાર્યા, રાજમાર્ગો પર મુક્તોના મહેલોના દર્શન થયા. નારદજી ત્યાંથી આગળ વધ્યા. હૃદયમાં અતિશય ઈચ્છા છે ભગવાનના દર્શન કરવાની. શ્વેત મુક્ત એમને ભગવાનના દર્શન કરવા માટે લઈ આવ્યા છે. સર્વ અવતારના અવતારી નારાયણ તત્વ જેને કહેવાય એ જ્યાં બિરાજે છે, એ અક્ષરધામને વિશે નારાયણ ભગવાનના દર્શન કરવા માટે નારદજી આગળ વધ્યા. એ ગોલોક નગરના મધ્ય ભાગને વિશે, જ્યાં મંદિર છે એ મંદિરની ચારેય બાજુ ખાઈ છે, 16 ગઢ કિલ્લાઓ છે, એક એક કિલ્લાને ચાર ચાર દરવાજા છે, દ્વાર છે, અને 16 દ્વારને પસાર કરી 16 કિલ્લાઓને વટાવીને નારદજી મહાચોક ત્યાં પધાર્યા. અને એ ચોકમાં નારદજીને અતિશય તેજનું દર્શન થયું. એ તેજ કેવું છે? ચૈતન્ય દિવ્ય તેજ છે. કરોડ કરોડ સૂર્ય એક સાથે ઉગ્યા હોય એટલું અતિ તેજસ્વી તેજ છે, પણ એમની સાથે સાથે શીતળ અને શાંત તેજ છે, શ્વેત તેજ છે. એ તેજ એટલે ચિદાકાશ, એ તેજ એટલે અક્ષરધામ, એ તેજ એટલે અક્ષર બ્રહ્મ પોતે. અને એ તેજ સર્વ લોકને વિશે વ્યાપીને રહ્યું છે. એટલે આપણે જોવા જઈએ તો એક શંકા એવી થાય કે આમ તો ભગવાનના ધામને મહારાજે અધો ઉર્ધ્વ સીમાએ રહિત કહ્યું મધ્યના 13મા વચનામૃતમાં, અને અહીંયા તો પરિમાણ બતાવી દીધું કે સતશૃંગ પર્વત એમની અંદર ભગવાનનું ધામ આવેલું છે, તો સતશૃંગ પર્વત એમની સીમા બતાવી કે સીમા કેટલી, તો કે સતશૃંગ પર્વત 1 કરોડ યોજન એની ઊંચાઈ છે અને 10 કરોડ યોજન એનો વિસ્તાર છે, પહોળાઈ છે. તો આટલાની અંદર આટલો એરિયા માપ આવી ગયું ને. તો અધો ઉર્ધ્વ સીમાએ રહિત ભગવાનનું ધામ છે એમ કેમ કહી શકાય? એટલે જ આ દિવ્ય તેજ છે. અહીંયા શાસ્ત્રની અંદર પર્વત છે એમનું માપ આપ્યું છે, ભગવાનના ધામનું માપ નથી આપ્યું. અને એ જે તેજ છે એમને ભગવાનનું ધામ કહ્યું, અક્ષરધામ કહ્યું. ચૈતન્ય ચિદાકાશ જે છે, અને એમનો વિસ્તાર તો કેટલો મોટો કહ્યો કે એ તેજ ગોલોકપુરને વિશે વ્યાપેલું છે, એ જ તેજ શ્વેતદીપ ધામને વિશે વ્યાપેલું છે. પ્રકૃતિ પુરુષ થી લઈ અને છેક કીટભ્રંગ સુધી, પાતાળ લોક સુધી, પાછું એક બ્રહ્માંડમાં નહીં, હો અનંત કોટી બ્રહ્માંડની અંદર એ તેજથી જ બધા તેજસ્વી છે. એટલે અક્ષરધામ છે એ બધાને ધારણ કરી રહ્યું છે, ભગવાનને પણ ધારણ કરી રહ્યું છે. મહારાજે વચનામૃતમાં કહ્યું કે અમારે રહેવાનું ધામ એ અક્ષરધામ છે. ભગવાનને ધારણ કરે છે, એની સાથે સાથે ભગવાનના મુક્તોને ધારણ કરે છે, અને અનંત કોટી બ્રહ્માંડને પણ ધારણ કરે છે. મધ્ય પ્રકરણના 42મા વચનામૃતમાં કુંચીનું વચનામૃત છે, સગુણ અને નિર્ગુણ ભાવ ભગવાનને વિશે કેવી રીતે છે એના વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે અક્ષર બ્રહ્મ છે, એમના થકી આ સમગ્ર બ્રહ્માંડ એમની સૃષ્ટિ થાય છે. ભગવાન અક્ષર બ્રહ્મને માધ્યમ બનાવે છે. આ તો આપણે ડાયરેક્ટ બધા એક સ્ટેપ વચ્ચે આવે નહીં ને, એટલે સીધા જ આત્માના અંતર્યામ એવા પરમાત્મા, કારણ કે અલ્ટિમેટ એ છે. દૂધનો સાર તો કે ઘી, કારણ કે અંતિમ તત્વ એ છે, પછી ઘીથી આગળ કંઈ ન હોય, એક મીઠાઈ સિવાય. હો અડદિયા એ તો આપણે બનાવીએ છીએ, બાકી ઘીમાંથી પછી આગળ કંઈ બનતું નથી. દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશ બને, છાશમાંથી માખણ બને, માખણમાંથી ઘી બને, પણ ઘી છે એમનું અંતિમ તત્વ છે. એવી રીતે આપણા આત્માને વિશે આપણાથી ઉપર જેટલાની સત્તા છે એ બધા આપણા આત્માને વિશે અંતર્યામી ભાવે એમના પ્રભાવથી રહે છે. બ્રહ્માદિક એમની સત્તા 14 લોકની પર્યંત, તો 14 લોકના જેટલા પણ જીવાત્મા છે એ જીવાત્માને બ્રહ્માદિક દેવતાઓ છે અને હસ્તામલકવત દેખે છે, પણ બ્રહ્માંડથી ઉપર પછી કંઈ ન જોઈ શકે. વિરાટ નારાયણ છે તો એ આખું બ્રહ્માંડ બ્રહ્માદિક દેવતા એ સહિત આખા બ્રહ્માંડને એ હસ્તામલકવત દેખે અને ગમે ત્યાં જઈને ઇન્ટરફિયર કરી શકે. જેવી રીતે કંપનીની અંદર એક પ્યુનથી માંડી અને છેક કંપનીના ઓનર સુધીના અલગ અલગ હાયરાર્કી સ્ટેપ હોય કે નહીં, આ બ્રહ્માંડની અંદર આખી હાયરાર્કી સ્ટેપ છે. જેની જ્યાં જેટલી સત્તા એ એ જગ્યા પર કામ કરી શકે. મેન્યુફેક્ચરિંગના જે મેનેજર હોય એ માર્કેટિંગમાં કંઈ દખલગીરી કરી શકે? ન કરી શકે. પણ કંપનીના ઓનર છે, સીઈઓ છે, એ માર્કેટિંગવાળાને પણ કહી શકે અને મેન્યુફેક્ચરિંગવાળાને પણ કહી શકે, પ્યુનને પણ કહી શકે, બધાને કહી શકે. એ એની સત્તા બધી જગ્યા ઉપર, બધા સ્થાનો પર. એવી જ રીતે આ બ્રહ્માંડની અંદર બધાની સત્તા છે. વિરાટ નારાયણ કરતાં વિશેષ સત્તા પ્રધાન પુરુષની પાસે, પ્રધાન પુરુષથી વિશેષ સત્તા પ્રકૃતિ પુરુષની પાસે, પ્રકૃતિ પુરુષની પાસે અનંત કોટી બ્રહ્માંડના રિપોર્ટ આવે અને બધાને જોઈ શકે. પણ એ પ્રકૃતિ પુરુષ પાછા એમનાથી ઉપર ન જોઈ શકે. એમનાથી એ ઉપર અક્ષર બ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મ એમના થકી એ પ્રકૃતિ પુરુષ એ આ સૃષ્ટિના કાર્યને વિશે જોડાય છે. અને અક્ષર બ્રહ્મ જેમની ઉપાસના કરે છે, એટલે અક્ષરધામ એ જેમની ઉપાસના કરે છે, પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ, એમની સત્તા એમના કરતાં પણ સર્વોપરી છે. એટલે અંતિમ તત્વ પરમાત્મા છે. એટલે અહીંયાથી સીધો સ્ટેપ, આપણા અંતર્યામી એવા પરમાત્મા, ઈશ્વરના અંતર્યામી એવા પરમાત્મા પણ બધાને સ્ટેપ વાઇઝ એટલી એટલી સત્તા છે. એટલે અક્ષરધામ છે, એમને વિશે જ આ બ્રહ્માંડ છે, એમને વિશે જ આપણે બધા છીએ. એમનાથી બારવ કોઈ નથી. એ અધો ઉર્ધ્વ સીમાએ રહિત છે. એવા અતિશય તેજના દર્શન થયા એટલે આગળ લખ્યું, યદભાસા ભાસિતઃ સૂર્યો વહનિર રિન્દુશ્ચ તારકાઃ. જેમના તેજથી સૂર્ય, અગ્નિનારાયણ, ચંદ્રમા અને તારાઓ એ તેજસ્વી છે. એ ધામને અક્ષરધામ કહીએ, બ્રહ્મપુર કહીએ. એમની પાસે નારદજી એ દર્શન કરવા માટે ગયા છે. કૃષ્ણસ્યાનુગ્રહો યસ્મિન સ તેજસી તમિક્ષતે કેવલમ તેજ એવાન્ય પશ્યંતિ નતુ તમ મુને. ભગવાનની જેમના પર કૃપા છે એમને જ આ તેજના દર્શન થાય છે. પણ એના કરતાંય વિશેષ જ્યારે ભગવાનની વિશેષ કૃપા થાય છે ત્યારે એ તેજને વિશે ભગવાનના દર્શન થાય છે. આપણે ગઈકાલે એમાં જ એક શ્લોક આવ્યો કે આપણા શરીરની અંદર 7 ચક્રો છે અને એમાં 1000 ચક્ર છે ત્યાં આ તેજ છે એ આપણને પ્રાપ્ત થાય છે. અને જ્યારે એ 1000 ચક્રમાં એ તેજ પ્રાપ્ત થાય છે એમના વિશે જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે ભગવાનનું દર્શન થાય છે, ધામનું દર્શન થાય છે. આ જેટલા પણ ચક્ર છે એ ચક્રને એક પછી એક પાર કરે તો એમને ભગવાનનું એવું દર્શન થાય કે જેવું ધામને વિશે દર્શન છે. ખૂબ સરસ વાત એ યોગ દર્શનની અંદર કહી છે. જનક મહારાજા એ વિશુદ્ધિ ચક્રમાં વર્તતા હતા. વિશુદ્ધિ ચક્ર એટલે કંઠમાં, અને ત્યાં રહી અને ભજન કરતા હતા. દેહની ક્રિયા ત્યાં રહીને કરતા હતા એટલે શરીરથી નોખા પડી ગયા હતા, બંધનથી મુક્ત થઈ ગયા હતા. અનાહત ચક્ર એટલે કે હૃદયમાં આપણા મનની, આપણી ઇન્દ્રિયોની તમામ વૃત્તિઓ, આ ચક્ર ઉપર ધ્યાન કરવું. એનો અર્થ એવો છે કે હૃદય આપણું જે છે એમાં આત્મા બિરાજે છે અને આત્માને વિશે પરમાત્મા બિરાજે છે. આપણી તમામ વૃત્તિઓ શરીરમાં બધી જગ્યાએ અલગ અલગ ફેલાયેલી છે. એ વૃત્તિઓને ત્યાંથી પાછી વાળી અને બધી જ વૃત્તિઓને એક સાથે હૃદય ઉપર સ્થિર કરવામાં આવે અને ત્યાં ભગવાનનું દર્શન, ભગવાનની ભાવના કરવામાં આવે ત્યારે અનાહત ચક્ર એમને વિશે મન લાગે અને આત્માનું દર્શન થાય. અનાહત ચક્રમાં જ્યારે આપણી વૃત્તિઓ સ્થિર થાય ત્યારે આત્મદર્શન થાય છે. કંઠમાં એટલે વિશુદ્ધિ ચક્રમાં જ્યારે મન સ્થિર થાય ત્યારે ભગવાનનું દર્શન થાય છે, ધામનું દર્શન થાય છે. અને આજ્ઞા ચક્રમાં જ્યારે વૃત્તિઓ સ્થિર થાય ત્યારે ભગવાનનું દર્શન થાય છે અને બ્રહ્મરંધ્રમાં પહોંચે પછી સદાને માટે સમાધિ થઈ જાય છે. સહસ્રાર ચક્રમાં જ્યારે મનની વૃત્તિઓ સ્થિર થાય ત્યારે સદાને માટે સમાધિ થઈ જાય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જ્યારે ધામમાં સિધાવ્યા 5/2/1988 સાલ, સંતોએ દર્શન કરેલા છે એ સંતો પાસેથી એવું સાંભળ્યું છે કે સ્વામી ધામમાં ગયા ત્યારે થોડા દિવસ પહેલાં મુંડન થયેલું હોય તો આ જે ભાગ છે બ્રહ્મરંધ્રનો ભાગ, ત્યાં સ્વામી ત્યાંથી ધામમાં ગયા હશે એટલે એટલો ભાગ એ શ્યામ થઈ ગયો. એમ ભગવાનના ભક્ત, ભગવાનના મુક્ત, ભગવાનના એવા એકાંતિક સંત એ જ્યારે આ શરીરમાંથી ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે સુષુમ્નાના માર્ગેથી એટલે કે બ્રહ્મરંધ્રમાંથી એમનો આત્મા એ નીકળી અને ભગવાન છે એમને ભાગવતી તનુ આપે અને પછી અક્ષરધામને વિશે જાય છે. બાકી જ્યારે સામાન્ય રીતે કોઈ વાસનિક જીવ હોય એ જ્યારે આ શરીરમાંથી નીકળે અથવા એમને નીકાળવો પડે, કાઢવો પડે, ત્યારે એ ઇન્દ્રિયો દ્વારા બહાર નીકળે છે. અને જે ઇન્દ્રિયથી નીકળ્યા હોય એ ઇન્દ્રિય ફાટી જાય. આંખથી નીકળે તો આંખો ખુલ્લી રહી જાય, ફાટી જાય. કાનથી, નાકથી, મુખમાંથી તો મુખ ફાટ્યો રહી જાય. અને જો એ નરકમાં ગયા હોય, અધોગમન થયું હોય, દક્ષિણ દિશામાં ગયા હોય, તો એ ગુદા અથવા શિશ્ન ઇન્દ્રિય દ્વારા એ નીકળે, એમને અતિશય કષ્ટ થાય. દેહ છોડવા સમયે પણ કષ્ટ થાય અને દેહ છોડ્યા પછી નરકનું દુઃખ એ પણ અતિશય થાય. ગરુડ પુરાણની અંદર આ બધું લખેલું છે કે શરીર છૂટે ત્યારે કેવા કેવી રીતે છૂટે અને એ છૂટે પછી આત્મા કઈ જગ્યાએ જાય. આવી રીતે છૂટ્યું હોય તો અહીંયા ગયો હોય, આવી રીતે છૂટ્યું હોય તો અહીંયા જાય. બ્રહ્મરંધ્રમાંથી જ્યારે આત્મા નીકળે ત્યારે એ ભગવદ્ ધામને પામે છે. અને આપણને કેમ ખબર પડે કે એ ભગવદ્ ધામને પામ્યા છે? ઘણા લોકો એમ કહે ને કે ભાઈ મર્યા પછી કોને ખબર છે કોણ ક્યાં ગયું છે ને કોણ ક્યાં જાય છે. જે ગયા છે કોઈ કહેવા આવતા નથી અને જે છે એને ખબર નથી, એમણે જોયું નથી. પણ શાસ્ત્રોની અંદર એ બધાનું સાયન્સ છે, કહ્યું છે કે જ્યારે ભગવાનના ધામમાં જીવાત્મા જાય છે ત્યારે એમનું શરીર છે એકદમ કુણું માખણ જેવું હોય, ગરુડ પુરાણની અંદર આ કહ્યું છે. નિષ્કુળાનંદ સ્વામીએ એ ગરુડ પુરાણના આધારે યમદંડ ગ્રંથની રચના કરી ત્યારે એમણે એવું કહ્યું કે હીર ફેલ સમ અંગ હોય રે. કિયાડ સાહેબ કહે છે કે છેલ્લે શરીર છોડવાનું હોય ઘણા તો બોલાવે, ડોક્ટર છે એટલે એ જાય જોયું હોય તો અત્યાર સુધીમાં 15 જણા માંડ એવા નીકળ્યા કે જેમના શરીર કોણા માખણ જેવા હોય, બાકી બધા એના શરીર લાકડા જેવા. કારણ કે આપણે આખી જિંદગી ભગવાનને ભેળા કર્યા નથી, લાકડા જ ભેળા કર્યા. એટલે છેલ્લે લાકડા ભેળા લાકડા જેવા થઈને લાકડા ભેળા થયા ને બળી ગયા. આખી જિંદગી એ વિષયોનું સંપાદન કર્યું છે, નિર્વાસનિક થવાનો અધ્યાસ કે અભ્યાસ કર્યો નથી. સંત કે ભગવાનના એવા ભક્ત કે ભગવાનની કૃપા થાય એવું કશું થયું નથી, એટલે એમની ઉર્ધ્વગતિ કઈ રીતે થાય? સુષુમણાના માર્ગેથી આવી રીતે જીવાત્મા જ્યારે બ્રહ્મરંધ્ર થકી નીકળે છે પછી એમને ભગવદ્ ધામની પ્રાપ્તિ થાય છે, એ પણ ભગવાનની કૃપાથી થાય છે. આજે યાદ કરી આ કથાના જેમના નિમિત્તે આ કથા થઈ રહી છે એવા કલ્યાણજી બાપા, એ પણ ધામમાં જ્યારે ગયા ત્યારે આવી જ રીતે ડિસેમ્બર 15, 1997 વર્ષ એટલે રાજકોટ ગુરુકુલના સુવર્ણ જયંતી ઉત્સવની તૈયારીઓ ચાલતી હતી. 25 થી 31 સુધી સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાયો. એ 25 તારીખથી પહેલાં 10 દિવસે એટલે 15 તારીખે એ મહારાજના ધામમાં સિદાવ્યા. 98 વર્ષની ઉંમર બાપાની, એટલે અતિવૃદ્ધ ઉંમર, પણ શરીર એવું અને એમના જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય એ એવા, એમના શરીરમાં છેલ્લે સુધી કંઈ રોગ નહીં. 98 વર્ષની ઉંમરે પોતાની તમામ ક્રિયાઓ પોતે જાતે કરતા. દીકરાઓ બધા એક રાંચી હોય, અમુક અમેરિકા, દીકરાના દીકરાઓ બધા, પણ કલ્યાણજી બાપા એ લાકડી રાખતા, પણ બેસે તો એમ ટટાર બેસતા હોય, એમ ટેકા માટે લાકડી રાખે. મનોજભાઈની સાથે વાત થતી હતી, એ કહેતા હતા કે દાદાના પહેલાં દાદીમાં લગભગ 15 વર્ષે ધામમાં ગયેલા, એટલે બધી જ ક્રિયાઓ પોતાની રીતે જ. અમારે છેલ્લે સુધી કોઈની સેવા નથી લીધી દાદાએ. ધામમાં જવાના 5-1 દિવસ પહેલાં મહારાજની ઈચ્છાથી એમને માંદગી આવી, નાનકડો એવો તાવ, બીજું શું હોય, શરીરમાં થોડીક અશક્તિ જણાણી, અને બીજે દિવસે સવારમાં કૃણાલભાઈ જે એમના પોતરા મયંકભાઈના ભાઈ એ સાથે હતા, દાદાએ એમને કહ્યું, કલ્યાણજી બાપાએ કૃણાલભાઈને કહ્યું કે કૃણાલ, 4 દિવસ પછી મહારાજ મને ધામમાં લઈ જશે. 98 વર્ષની ઉંમરે હાલતા ચાલતા તાવ આવ્યો, મહારાજે એમને દર્શન આપ્યા હશે અને એમને ખબર પડી કે 4 દિવસ પછી મારે મહારાજના ધામમાં જવાનું છે. ત્યાં સુધી બધું જ સમજે, વાતચીત કરે, બધાને ઓળખે, દિવસમાં 5-5 માનસી પૂજા, સવારની પૂજા, ઠાકોરજીની પૂજા, સાંજે આરતી સ્તુતિ, આ બધું જ રેગ્યુલર નિયમિત ચાલે. અને 4 દિવસ પછી ત્યાં સુધીમાં બધાને સમાચાર આપ્યા, એમના દીકરા પ્રવીણભાઈ, ચંદુભાઈ વગેરે પણ આવી ગયા. એમણે તરત અહીંયા સંતોને ફોન કર્યો કે જોગી સ્વામીને કહેજો, મહારાજને પ્રાર્થના કરે. પરિવારમાં અમારા બધાની એવી ઈચ્છા છે કે દાદા 100 વર્ષ પૂરા કરે, સહેજે હોય 98 સુધી પહોંચી ગયા અને 2 વર્ષ બાકી હોય. આ કથાના યજમાન પ્રવીણભાઈ એમણે અહીંયા રાજકોટ ગુરુકુલ ફોન કર્યો, સંતોએ ફોન ઉપાડ્યો હશે, ગુરુ મહારાજ જોગી સ્વામી એમને વાત કરી. એ ફોન પૂરો થયો અને બરોબર એ જ વખતે લંડનથી કોઈ હરિભગતનો ફોન આવ્યો અને એમને પણ એમના પિતાશ્રી કે કોઈ હશે ધામમાં જવાની તૈયારી ઉપર હશે એટલે એમણે પણ કહ્યું કે સંતોને કહેજો મહારાજને પ્રાર્થના કરે. જોગી સ્વામીની પાસે સંતો ગયા. સ્વામી એ વખતે 97 સાલમાં સ્વામી બેસતા અને બહુ સ્વામીનું શરીર સ્વામીને બધાને ઓળખતા પણ ખરા. હાલતા ચાલતા સ્વામીએ કહ્યું કે લંડનવાળા હરિભગત છે એમને મારા ધામમાં તેડી જશે. થોડી વાર આંખો બંધ કરી. પણ કલ્યાણજી બાપા છે એ તો મુક્તરાજ છે અને એમણે હવે નક્કી કરી લીધું છે મહારાજના ધામમાં જવું છે અને મહારાજે પણ નક્કી કરી લીધું છે કે એમને લઈ લેવા છે એટલે એ ધામમાં જશે કે સમાચાર આપી દો કે. અને તરત 10 જ મિનિટમાં આટલી વાત થઈ, જોગી સ્વામી સાથે વાત થઈ ને સ્વામી આંખો બંધ કરી. હવે સ્વામીને તો સીધો મહારાજની સાથે સંબંધ, અક્ષરધામમાં જઈને સીધા મહારાજને પૂછી આવ્યા હશે અને મહારાજે જે પ્રમાણે ઈચ્છા બતાવી હશે એ પ્રમાણે સ્વામી અહીંયા કહ્યું હશે. અને તરત અહીંયાથી સંતોએ ફોન કર્યો પ્રવીણભાઈને કે સ્વામીએ એવું કહ્યું છે કે બાપાએ, એ બાપા તો મુક્તરાજ હતા અને એમણે નક્કી કરી લીધું છે એટલે મહારાજ એમને ધામમાં તેડી જશે, તમે બધા ભજન કરજો, જન્મંગલના પાઠ કરજો. અને બરોબર 4 દિવસ પછી મહારાજ એ કલ્યાણજી બાપાને ધામમાં તેડી ગયા. કુણું માખણ જેવું એમનું શરીર. આવી રીતે ભગવાનના ભક્તો છે ભગવાનના ધામમાં જાય છે. એ મુક્તાત્મા પણ એ ધામમાં બિરાજમાન હશે મહારાજની બાજુમાં. નારદજી છે એમને ભગવાનની કૃપાથી એ ધામના દર્શન થયા. એ ધામને વિશે અતિશય મહાતેજ દિવ્ય તેજ એમના દર્શન થયા. આગળ વાસુદેવ મહાત્મ્યની અંદર લખ્યું છે, તસ્મિન દદર્શાદભૂત દિવ્ય મંદિરમ વિચિત્ર રત્નેન્દ્રમયમ મનોજ્ઞમ. એ તેજને વિશે અતિશય અદ્ભુત દિવ્ય મંદિર એમનું દર્શન થયું છે. દિવ્ય રત્ન સ્તંભોથી મણિયોથી જડાયેલું એ મંદિર છે, મનોહર છે. રત્નોજ્જવલ સ્તંભ સહસ્રકાંતમ, હજારો હજાર મણિયો જેડ્યા હોય અને જેવી કાંતિ થાય એવી એમના સ્તંભની કાંતિઓ છે. મહાસભા મંડપ દર્શનીયમ, અને મોટો મહાસભા મંડપ છે એવા દર્શન થયા. એટલે મોટો સભા મંડપ, તેજ, તેજને વિશે સભા મંડપ અને સભા મંડપને વિશે મંદિર એમના દર્શન થયા. એમની સાથે સાથે એ તેજમાં સૌદાલી ભીર ભૂરી ઉજ્જવલાભિ સ્વોપાસકાનામ પરિતો વિરાજિતામ વિચિત્ર સૂક્ષ્માંબર રત્નભૂષા વિભૂષિતાનામ હિન્દૃણામ ચ યોષિતામ. ભગવાનની સેવામાં જે મુક્તો છે એ તમામ મુક્તો એમના મહેલો, એમની પંક્તિઓ, એમના દર્શન થયા. અને એ મુક્તો બધાય એમના દર્શન થયા. એમણે અનંત આભૂષણો ધારણ કરેલા છે અને આભૂષણોથી વિભૂષિત એવા મુક્તો છે. ચારેય બાજુ મુક્તો જ મુક્તો અને મુક્તો છે. પરિતઃ વિરાજિતામ, ચારેય બાજુ મહારાજે કહ્યું ને, ઉડુગણમાં ઉડુરાજ. જેવી રીતે ચંદ્રમા આકાશમાં બિરાજે છે અને ચારેય બાજુ તારલાઓ છે, એવી રીતે અક્ષરધામના અતિશય તેજને વિશે અનંત અનંત મુક્તો ચારેય બાજુ અને મધ્યમાં પુરુષોત્તમ નારાયણ. હજી પુરુષોત્તમ નારાયણનું દર્શન નથી થયું. માત્ર અદ્ભુત મંદિર અને મુક્તોનું દર્શન થયું. એમના પછીના શ્લોકમાં એવું કહે છે, સિંહાસનમ તત્ર મણિન્દ્ર સારૈહી રત્નેન્દ્ર સારૈશ્ચ વિનિર્મિતમ સહ આશ્ચર્યકૃત પ્રેક્ષક માનસાનામ દિવ્યમ મુનિ પ્રેક્ષત ભૂરિહર્ષઃ. કે એ જે દિવ્ય મંદિર છે એ મંદિરના મધ્ય ભાગમાં મણીન્દ્ર સારૈહિ, એટલે જેટલા પણ મણિયો છે એ મણિયોમાં પણ શ્રેષ્ઠ મણિ, એટલે કે જેટલા મુક્તો છે એમાં પણ જે શ્રેષ્ઠ મુક્તો છે એમનાથી યુક્ત એવું દિવ્ય સિંહાસન એમનું દર્શન થયું. અને એ મુક્તોએ જે સિંહાસનની રચના કરી એ સિંહાસનના દર્શન થયા. કેવું છે તો કે અત્યાર સુધીમાં જેટલું દર્શન થયું એ તમામ દર્શનને વિસરાવી દે એવું અતિ આશ્ચર્યકૃત, અહો અહો થઈ ગયું નારદજીને, આવું દિવ્ય. કારણ કે વિરજા નદી, શ્વેતદીપનું સુખ, શ્વેતદીપનો આનંદ એ એમને બદ્રિકાશ્રમના આનંદ કરતાં વધતો આનંદ લાગ્યો. અને ત્યાર પછી વિરજા નદી એમનું દર્શન થયું એમાં અતિશય આનંદ થયો. ત્યાર પછી શતશૃંગ પર્વતના દર્શન થયા એમાં એના કરતાં પણ વધારે આનંદ, ગોલોકપુરમાં એના કરતાં વધારે આનંદ. અને ત્યાર પછી આ તેજનું દર્શન થયું તો એ બધાના પાછળના બધા આનંદને ભૂલાવી દે એવો આનંદ. અને હવે એ તેજને વિશે સિંહાસનનું દર્શન થયું તો એ તેજને વિશે જે સિંહાસનના દર્શન થયા તો એણે પાછળના તેજનો આનંદ ભૂલાવી દીધો. રત્નેન્દ્ર સારે એક એક શબ્દ એવા લખ્યા છે કે શબ્દો ઉપર જો મનન ચિંતન કરીએ ને તો એ ત્યાં શાસ્ત્રની ગરિમા સમજાય આપણને. કે જે આનંદ પહેલા પ્રાપ્ત થયો એના કરતા સારભૂત આનંદ. કારણ કે નારદજી હવે ભગવાનની એકદમ નજીક થતા જાય છે અને જેમ જેમ ભગવાનથી નજીક થઈએ એમ એમ આનંદ થાય, ભૂરી હર્ષ. જોનારાના મનમાં અત્યંત હર્ષ થાય. અહીંયા નારદજીના હૃદયની અંદર અતિશય હર્ષ થયો, ભૂરી હર્ષ, અત્યાર સુધી ન થયો એવો. હવે એમને ભગવાનનું દર્શન થવાનું છે. તત્રાથ કૃષ્ણમ ભગવંતમેક્ષન નારાયણમ નિર્ગુણમાસ્થિતમ સહ સર્વજ્ઞમેષમ પુરુષોત્તમમ ચ યમ વાસુદેવમ ચ વદંતિ સાત્વતાઃ. યમ કેચિદ આહુ પરમાત્મસંજ્ઞમ કેચિત પરબ્રહ્મ પરાત્પરમ ચ બ્રહ્મેતિ કેચિદ ભગવંતમેકે વિષ્ણુમ ચ ભક્તાઃ પરમેશ્વરમ ચ. એ દિવ્ય સિંહાસનને વિશે તત્ર તે સિંહાસનમાં અથ હવે અત્યાર સુધી માત્ર સિંહાસનના દર્શન થતા હતા, ભગવાનના દર્શન નહોતા થતા. હવે કૃષ્ણમ ભગવંતમ, કૃષ્ણ ભગવાનના એક્શન દર્શન થયા. એ ભગવાન એમના કયા કયા નામ છે તો કે નારાયણ નામ છે. નિર્ગુણ એવા ભગવાન એમના દર્શન થયા. આસ્થિતમ એટલે વિરાજમાન છે સિંહાસનને વિશે એવા. સર્વજ્ઞમ સર્વજ્ઞ એવા ભગવાન. ઈશ એટલે સર્વના નિયંતા, સર્વજ્ઞ એટલે સર્વને જાણનારા, સર્વને એટલે જેમના થકી એક અણુ માત્ર પણ એ ટુ ઝેડ એમ અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી મુક્તો, જેટલા પણ ધામ છે એ ધામ, ધામના જેટલા પણ અધિપતિઓ છે એ બધા અધિપતિઓ, અને એમાં રહેલા આત્માઓ અને આત્માને વિશે પ્રવર્તતા તમામ ગુણ, તમામ કર્મો, એ તમામને જાણનારા સર્વજ્ઞ સાક્ષી ભાવે ભગવાન એમને જાણે છે. એટલે એમને સર્વજ્ઞ કહ્યા. પાછા કેવી રીતે જાણે છે? યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદાસ્વત. યુગપત એક જ સાથે, આપણે તો એકને જાણવા હોય તો કે ભાઈ પહેલાં 6 મહિના આમને જાણવા માટેનો સમય આપો ને પછી બીજાને જાણવા માટે બીજા 6 મહિના આપો. એક દિવસમાં તો ખબર ન પડે. આ ઇન્ટરવ્યૂ લેવાતા હોય ને તો એમાં બધાને નક્કી જો એક સર્વે થયો કે જેટલી પણ કંપની ઇન્ટરવ્યૂ લે છે, ગમે એવી સારી ઇન્ટરવ્યૂ પ્રોસેસ કરવામાં આવી હોય, એમ છતાં પણ 90% એમ્પ્લોય એમના જેવું ભાગ્ય છે ને એવા જ એમને મળે છે. હલો, આ હું નથી કહેતો, સર્વે કહે છે. હો, એમના ભાગ્યમાં જેવા હોય એવા જ મળે છે. 10% જ એ જે સર્વે માટેની પદ્ધતિ એમણે રાખી છે, સિલેક્શન પ્રોસેસ જે ગોઠવી છે, એમાં 10% જ લોકો એવા મળે છે કે જેવા એમને જોઈએ છે. બાકી 90% એમના પ્રારબ્ધ પ્રમાણે, એમના ભાગ્ય પ્રમાણે મળે છે. બોલો, ગમે એવી પ્રોસેસ રાખો, માણસ ઓળખાતો નથી. આનો અર્થ આવો થયો. અહીંયા એવું જ છે, બધે ટકાવારી ઓછી. સત્સંગની અંદર બધી જગ્યા પર એવું છે. આનો અર્થ એવો થયો કે ગમે એવી સિસ્ટમ ગોઠવો, ગમે એવી પ્રોસેસ ગોઠવો, માણસ ઓળખાતો એ નીવડે જ ખબર પડે. એવું કંઈક કહેતા ને જૂના જમાનામાં, એવું કહેવાતું, નીવડે વખાણ કરાય એમ. એટલે આપણી જેવું નથી, ભગવાનને માટે બધું યુગપત એક સાથે બધાને જાણે છે, બધાની અંદર જે ચાલે છે એમને પણ જાણે છે. એક એક સૂક્ષ્મ વિચારને, જે વિચારને આપણે પણ નથી જાણી શકતા, મહારાજે પ્રથમ પ્રકરણના 30મા વચનામૃતમાં એવું કહ્યું. દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો કે ઘાટના દંશ બેસે છે, નથી બેસતો, તેનું કારણ શું છે? એ જવાબ આપતા આપતા મહારાજ એવું બોલ્યા કે તમારા જેવા બુદ્ધિશાળી હોય, અતિશય બુદ્ધિશાળી, તો એમને આખા દિવસમાં 2-4 સ્થૂળ ઘાટ થાય તો એ દેખાય, બાકી જે સૂક્ષ્મ ઘાટ સંકલ્પ થાય છે તો જણાતા જ નથી ને દેખાતા પણ નથી. આપણને જે નથી દેખાતું, આપણી અંદર જે થાય છે ને આપણે જ જે કરીએ છીએ એની જ આપણને ખબર નથી, પણ એ પરમાત્મા છે, એ જે અંદર સાક્ષી ભાવે બેઠા છે, અંતર્યામી ભાવે બેઠા છે, અંતર્યામી રૂપે બેઠા છે, એમને બધું જ દેખાય છે. એટલે આપણે ત્યાં કહેવાય છે કે જે જે કર્મ કરીએ છીએ ને બધાના રાય રાયના લેખા લેવાશે. જેને આપણને ખબર ન હોય પણ ભગવાનને બધી ખબર છે, એટલે સર્વજ્ઞ છે. જ્યારે સૂક્ષ્મ સંકલ્પ, સૂક્ષ્મ રાગ છે એમની ખબર નથી, તો અવ્યક્ત રાગ જે છે એમની તો આપણને ખબર જ ક્યાંથી હોય. પરમાત્માને એ પણ દેખાય છે, ખીચો ખીચ આત્માઓથી આ બ્રહ્માંડ ભરેલું છે. જે આત્માઓ એમને શરીર પ્રાપ્ત થયા છે ચૈતન્ય, એવા ઉદ્ભૂત આત્માઓ, એ આત્માઓનું તો એમને સદા દર્શન છે, એમને એ જાણે છે. પણ અનુદ્ભૂત આત્માઓ જે છે, કે જે આ થાંભલાને વિશે છે, આ મકાનને વિશે છે, જ્યાં પણ સ્થિર ભાવને જે પામી ગયા છે, કે જેનું ચેતનત્વ સ્થિરતાને પામી ગયું છે, જેનું ચેતનત્વ દેખાતું નથી, એવા આત્માઓના કારણ શરીરને વિશે જે સૂક્ષ્મ રાગ છે, અવ્યક્ત રાગ છે, એમનું કારણ શરીરમાં કેટલા કેટલા રાગ છે, કેટલી કેટલી વાસનાઓ છે, કેટલા કેટલા સ્વભાવો એ યુક્ત છે, એમની ક્લિયર કટ વ્યક્તિ એ ભગવાનની પાસે ક્લિયર કટ છે. જો ભગવાન એકાદાનું એકાઉન્ટ ખોલે ને તો બધું જ કહી દે. અને એવા પ્રસંગો બન્યા છે. મહારાજની પાસે આવે ને, મહારાજ મારી અંદર શું ચાલે છે કહી દો, મહારાજ એની અંદર શું ચાલે છે એ કહી દે, હું કરવાના છે એ કહી દે, હું કરીને આવ્યા છે એ બધું કહી દે, આગલા જન્મનું, પાછલા જન્મનું બધું જ. યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતા. યો વેત્તિ જાણે છે, યુગપત એક સાથે પ્રત્યક્ષેણ, જેવી રીતે આપણે એકાબીજાને જોઈએ છીએ એવી જ રીતે ધામમાં બેઠા થકા તમામ જીવાત્માઓને, અનંત કોટી બ્રહ્માંડના અનંત કોટી જીવાત્માઓને, અનંત કોટી અધિપતિઓને, એમના લોક ભોગ સુખ ઐશ્વર્ય એમને તો એ જાણે જ છે, પણ એમના કરતાં પણ વિશેષ એમની અંદર રહેલો જે સૂક્ષ્મ રાગ ને સૂક્ષ્મ ભાવ છે એ પણ જાણે છે. મહારાજે કહ્યું કે જ્યારે અમને 69 કાળમાં અમે અજ્ઞાતવાસમાં રહ્યા હતા ત્યારે અતિશય નિદ્રા આવે એટલે અમે પુરુષોત્તમપુરીને વિશે, જગન્નાથપુરીને વિશે, એ મૂર્તિને વિશે રહેતા, અમે જગન્નાથ ભગવાનને વિશે અમે રહેતા. અને એ વખતે એ જગન્નાથ ભગવાનની મૂર્તિમાં રહી અમે એ પૂજારીના ભાવ છળકપટ એ સર્વને અમે દેખતા. આપણને એમ લાગે કાષ્ટની મૂર્તિ છે અને આપણે એમનું સેવન ને પૂજન કરીએ છીએ, પણ એમાં રહી અને ભગવાન છે એ પ્રત્યક્ષેણ સદાશ્વત. આપણે પણ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા જઈએ ને, આપણે ભગવાનને દેખીએ છીએ એના કરતાં પણ ભગવાન જે આપણને દેખે છે, જે રીતે દેખે છે, જેટલા દેખે છે, આનું અનુમાન ખાલી કરીએ ને તોય ભગવાનનો મહિમા મરવાડા બેઠા થઈ જાય. હું કે એ ભગવાન આપણી સામે, આપણને એમ થાય ખાલી દ્રષ્ટિ કરી આંખ્યું મટમટાવી કદાચ આપણે બહુ ભાવમાં હોઈએ, પણ એ આપણા જીવાત્માને જુએ છે, આપણી અંદર રહેલા 51 ભૂત પ્રાણી માત્ર એમને દેખે છે, આપણા રાગ સૂક્ષ્મ વગેરે જે છે એમને દેખે છે, એટલે સર્વજ્ઞ છે. નિર્ગુણ કયા? નિર્ગુણ એટલે માયાના 3 ગુણથી રહિત, જેમના સ્વરૂપને વિશે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ જે માયાના ગુણ છે એમનું કાર્ય દેખાતું નથી. મહારાજે લોયાના 7મા વચનામૃતમાં આ વાત કરી છે, યસ્ય ત્રિસર્ગો મૃષા, જેમને વિશે 3 સર્ગ એટલે કે 3 ગુણ, સત્વાદિક જે 3 ગુણ માયાના છે એ નષ્ટ થઈ ગયા છે. નષ્ટ થઈ ગયા ને એમ પણ ન કહેવાય, કારણ કે હતા જ નહીં, હોય તો નષ્ટ થાય. મહારાજે ત્યાં એવું કહ્યું કે ત્રિકાળમાં છે જ નહીં, ભૂતકાળમાં પણ નહોતા, વર્તમાન કાળમાં પણ નથી અને ભવિષ્ય કાળમાં પણ નહીં હોય, એટલે સદા નિર્ગુણ મૂર્તિ છે, 3 ગુણથી રહિત. નારાયણ છે. આગળ પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામીએ આ નારાયણ શબ્દનો અર્થ કર્યો હતો કે સર્વને વિશે અયન કરનારા, નારેશુ અયનમ યસ્ય, એવા નારાયણ છે. સર્વને વિશે એમની ગતિ છે, પુરુષોત્તમ છે. પુરુષોત્તમ એટલે પુરુષેષુ ઉત્તમઃ યઃ સઃ પુરુષોત્તમઃ. શિક્ષાપત્રી ભાષ્યની અંદર સતાનંદ સ્વામીએ મહારાજે સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ એ જે શ્લોક છે એમાં પુરુષોત્તમ શબ્દ છે એમનો અર્થ ખૂબ સરસ અર્થદીપિકા ટીકાની અંદર કર્યો છે. પુરુષ એટલે શું? તો કે પુરુ એટલે ભક્તની ઈચ્છા પૂર્ણ કરનાર, પુર પૂર્ણ કરનાર પુરુ. અને સ એટલે ભક્તના શત્રુ માત્રનો નાશ કરે એમને પુરુષ કહેવાય. જે પણ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરી શકે છે અને ભક્તના શત્રુઓ, અંતઃશત્રુઓ, આપણે તો બહારના શત્રુઓ સમજીએ છીએ, આમાં કંઈક કીધું ને કે શત્રુ એટલે ઘણા બધાને યાદ આવી ગયા હશે કે ફલાણો ફલાણો ને ફલાણો, એ નહીં, પણ જે આપણને અનંત અનંત જન્મોથી આ જન્મ મરણના સંસાર ચક્રને વિશે ભમાવે છે એવા કામ ક્રોધાદિક જે અંતઃશત્રુઓ છે એમનો નાશ કરનારા ભગવાન છે. એ હેય પ્રતિભટ્ટ છે, જે આત્માને વિશે એમને જો ધારણ કરવામાં આવે તો એ આત્માના કારણ શરીર એટલે કે કામ ક્રોધાદિકના જે સંસ્કાર પડ્યા છે એ તમામને વોશ આઉટ કરી નાખે, તમામને ધોઈ નાખે અને એ પણ નિર્ગુણ થઈ જાય, એમને પુરુષ કહેવાય. ઉપનિષદની અંદર એમને ક્યાંક પુરુષ કહ્યા છે કે ભગવાન છે પુરુષ છે, પણ માત્ર એ એકલા પુરુષ નથી, અક્ષર છે એમને પણ પુરુષ કહેવાય, ઈશ્વર છે એમને પણ પુરુષ કહેવાય, અને આપણે બધા પણ પુરુષ છીએ, છીએ કે નહીં? આપણે શરીરે કરીને પુરુષ છીએ, અને એ બધા આવા સામર્થ્ય કરીને પુરુષ હતા. એટલે આગળ એવું લખ્યું કે માત્ર પુરુષ નથી પણ પુરુષોમાં પણ આ જેટલા પણ પુરુષ કહેવાય છે એ તમામ પુરુષોમાં પણ ઉત્તમ છે, એટલે પુરુષોત્તમ. પુરુષનો એક બીજો અર્થ કર્યો છે કે ઈચ્છા કરતાં વધારે આપે એને પુરુષ કહેવાય. ઈચ્છા પૂર્ણ કરે, એમને ઈચ્છા છે, અહીંયા આપણે હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે અને બધાના સંકલ્પ પૂર્ણ કરે છે, તો આપણે સંકલ્પ હોય કે મહારાજ શેર માટીની ખોટ છે, તો એ સંકલ્પને ભગવાન પૂર્ણ કરે અને મહારાજ બશેર માટી આપે. ભાઈ વર્ષોથી એકય દીકરો નહોતો ને બબે દીકરા થાય એટલે આનંદ થાય, એના કરતાંય વિશેષ આ તો બહુ સ્થૂળ ભાવ છે, આપણા આલોકના સંકલ્પ છે. પણ સૂક્ષ્મ ભાવમાં જોવા જઈએ તો ભગવાન નરનારાયણ જે તપ કરે છે, શા માટે તપ કરે છે? પોતાના ભક્તને માટે. એટલે પોતાના ભક્ત છે એમને ભગવાનની પાસે જવામાં નિર્વિઘ્નતા પ્રાપ્ત થાય તો એમને મારું તપ છે કામમાં આવે, ઝડપથી પહોંચે. તો પુરુષોત્તમ નારાયણ એમનો એક જ સંકલ્પ છે કે એન કેન પ્રકારે એ જીવાત્મા છે મને પામે, અને એ પામવા માટેની એમની જેટલી પણ ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને મારે વિશેષ પ્રકારે પૂર્ણ કરવી. એમની ઈચ્છા કરતા સવાયું આપો, અણુમપી તુલમ મન્યતે. અણુ માત્ર કર્યું હોય તો એમને અનંત ગણું આપે. ઈચ્છાઓને વિશેષ પૂર્ણ કરે તે પુરુષ, પાપને બાળી દે તે પુરુષ, એવો એક અર્થ કર્યો છે. તમામ પાપને બાળી દે એ ભગવાન. જ્યારે આપણા આત્માને વિશે એમનો આવિર્ભાવ થાય ત્યારે તમામ પાપ કર્મ બળી જાય. કેમ? તો કે એ ભગવાન છે એ અપહત પાપમાં છે. ગુણાષ્ટકની અંદર એક ગુણ ભગવાનનો આવો છે કે ભગવાનને ક્યારેય કર્મ લાગતું નથી, અને ભગવાનને કર્મ નથી લાગતું એટલે અપહત પાપમાં. એને પાપ પણ નથી લાગતું, એને પુણ્ય પણ નથી લાગતું. જ્યારે એ ભગવાન જે ભક્તને સિલેક્ટ કરે છે, વિવૃણુતે તનુમ સ્વામ, પોતાના શરીર તરીકે જે આત્માને સ્વીકાર કરે છે, એ આત્મા પણ પાપ અને પુણ્યથી પર થઈ જાય છે. એમના પાપ છે ધોવાઈ જાય છે, નાશ પામી જાય છે. એમના સંચિત કર્મ, અનંત જન્મના કર્મ છે, એ તમામ કર્મ એક જ ઝાટકે બળીને ખાક થઈ જાય છે, એમને પુરુષ કહેવાય. વિરાટ શરીરમાં, વિરાટ નારાયણના શરીરમાં એ રહ્યા છે, એટલે એ પૂર છે. વિરાટ નારાયણનું જે શરીર છે એને પૂર કહેવાય છે, નગર કહ્યું છે. આપણું શરીર છે એને પણ પૂર કહેવાય છે, અને એમાં જે આત્મા બિરાજે છે એ આત્મા એ રાજા છે, એટલે એમને પુરુષ કહેવાય છે. વિરાટ નારાયણના આત્માને વિશે એ નારાયણ ભગવાન પરમાત્મા બિરાજે છે, એટલે એમને પુરુષ કહેવાય છે. અને પુરુષોમાં અત્યંત શ્રેષ્ઠ એમને ઉત્તમ કહ્યા, એટલે પુરુષોત્તમ કહ્યા. બીજો ઉત્તમનો અર્થ એવો કહ્યો કે અજ્ઞાન, અવિવેક અને મોહરૂપી જે તમ છે એના થકી રહિત છે. અજ્ઞાન ક્યારે એમને અડતું જ નથી. મહારાજે કહ્યું કે ભગવાન જ્યારે માયાને વિશે આવે ત્યારે માયાને પણ ભ્રમરૂપ કરી મૂકે, એમને માયા સ્પર્શ પણ કરી શકતી નથી. જો માયા સ્પર્શ કરે તો માયા ભ્રમરૂપ થઈ જાય, એમના સ્વભાવ બધા છૂટી જાય. એક આપણે એવા છીએ કે આપણે સ્પર્શ કરીએ તો આપણા સ્વભાવ છૂટે નહીં. અરે અરે, એટલે એવું થયું છે. મહારાજ કહે કે આ બુઢિયા દાદલ એમણે અમારી પ્રસાદીની કેટલી સાકર ખાઈ ગયા, છતાંય એવા ને એવા જ રહ્યા. ક્યારેક આપણે, કારણ કે આપણને એવો સંકલ્પ નથી થયો, એટલે અહીંયા કહ્યું, બહુ સરસ કહ્યું કે ભગવાનને માર્ગે ચાલવાની એમના જેટલા પણ સંકલ્પ છે ને ઈચ્છા છે, એ ઈચ્છાને સવાઈ પૂર્ણ કરે છે. એમને એ સંકલ્પ જ ન થયો હોય અને એમના પછી આ લોકના ભાવે મહારાજે લોયાના સાતમા વચનામૃતમાં કહ્યું કે ઇન્દ્રિયોમાં રહી અને ક્રિયા કરે ને ઇન્દ્રિયોમાં રહી અને ભગવાનનો સ્પર્શ કરે તો પુણ્ય થાય, પણ ભગવાનનું જે યથાર્થ જ્ઞાન થાય અને ભગવાનની પાસે જે પહોંચે એવું ન થાય. એટલે ભગવાન છે અજ્ઞાન અવિવેક અને મોહરૂપી જે તમ છે એમના થકી સદાને માટે રહિત છે. ક્ષર અને અક્ષર કરતાં પણ શ્રેષ્ઠ છે. ક્ષર એટલે જીવાત્મા અને અક્ષર એટલે અક્ષર બ્રહ્મ એમના કરતાં પણ શ્રેષ્ઠ છે એટલે પુરુષોત્તમ કહ્યા છે. આવી રીતે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ બીજું નામ કહ્યું વાસુદેવ. આગળ આમનો વિસ્તાર થઈ ગયો છે. સર્વમાં વસીને રહ્યા છે એટલે વાસુ અને દેવ છે એટલે દેવ. કેચિદ આહુ પરમાત્મ સંજ્ઞમ, પરમાત્મા કહેવાય છે. આત્મા છે એ બે પ્રકારના, એક જીવાત્મા ને બીજા પરમાત્મા. ત્રણ તત્વ છે, એક આત્મતત્વ, બીજું પરમાત્મ તત્વ અને ત્રીજું માયા તત્વ. ત્રણેય તત્વ અનાદિ છે. જીવાત્મા પણ અનાદિ છે, પરમાત્મા પણ અનાદિ છે અને માયા પણ અનાદિ છે. તો માયા છે એ તો આખું અલગ તત્વ છે, વિરોધી તત્વ છે. આત્મતત્વ અને પરમાત્મ તત્વની વચ્ચે આવરણ બનીને રહેલું એક તત્વ છે, એને ભેદીએ એટલે આત્મતત્વ છે એ પરમાત્મ તત્વને પ્રાપ્ત કરે છે. પણ પરમાત્મ તત્વ એમના જેવું જ આત્મતત્વ છે. એ જીવાત્મ તત્વ જે છે એ પરમાત્મ તત્વથી વિરુદ્ધ નથી. કર્મે કરીને એમને માયાનો યોગ થયો અને એના પરિણામે એમની અંદર એવા સંસ્કારો પડી ગયા અને વિરોધી બની ગયું. પણ સ્વભાવતઃ મૂલતઃ એ ચૈતન્ય તત્વ છે, પરમાત્મા સમાન છે. ફરક એટલો છે કે પરમાત્માની અંદર એ બધું અતિશય છે, જ્યારે જીવાત્માની અંદર એ બધું અલ્પ છે. સતચિત અને આનંદ એવો જીવાત્મા છે, સતચિત અને આનંદ એવા પરમાત્મા છે. પરમાત્માની અંદર અનંત સત્યત્વ છે, અનંત ચિતત્વ છે અને અનંત આનંદત્વ છે. જીવાત્માની અંદર એ બધું લિમિટમાં છે. એટલે બંને સ્વરૂપતઃ એક છે પણ છતાંય ભેદ છે. ભેદ એ છે કે એક અલ્પજ્ઞ છે અને બીજા સર્વજ્ઞ છે. તો એ આત્મતત્વ અને પરમાત્મ તત્વ બંનેને આત્મ જ કહેવાય. એ બંને આત્મા જ છે અને એવા અનંત આત્માઓ છે. તો એ આત્માની અંદર પણ જે શ્રેષ્ઠ, અતિશય શ્રેષ્ઠ, પરમ એટલે શ્રેષ્ઠ એવા જે આત્મા છે એને પરમાત્મા કહેવાય છે. કે જેમની વ્યાપ્તિ તમામ આત્માઓમાં છે પણ તમામ આત્માઓ એ એમને વ્યાપવાને સમર્થ નથી, એમને વિશે વ્યાપવાને સમર્થ નથી, એટલે એમને પરમાત્મા કહ્યા છે. કેચિત પરમ બ્રહ્મ. હવે બ્રહ્મ પણ બે પ્રકારનું છે, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે અક્ષર બ્રહ્મ છે. ઉપનિષદોની અંદર બ્રહ્મ શબ્દથી પણ કહ્યા છે. આગળ આવે છે કે કેચિત બ્રહ્મેતી. બ્રહ્મ એટલે શું? તો કે બ્રહ્મયતી, જે બધાને વિશાળ ભાવને પમાડે છે, મોટા મોટાઈ આપે છે, જેની ઉપાસના કરવાથી આપણે મોટા થઈએ. કીર્તનની અંદર છે ને કે રાધિકાજી, નારદજી, આ તમામ જેટલા પણ પૂર્વે થઈ ગયા એ ભગવાનને વિશે સ્નેહ કર્યો અને ભગવાનને વિશે પ્રેમ કર્યો તો અતિ મોટા પદને પામી ગયા. બ્રહ્મયતી, વિશાળપણાને પમાડે. અત્યારે આપણે, આપણી દ્રષ્ટિ કેટલી ભાઈ? બહુ અલ્પ. આપણને આપણા સર્કલથી બારી દ્રષ્ટિ જ નથી, દેખાય જ નહીં. હો, અહીંયાથી ઊભા થઈને પછી તરત જ આપણો જેટલો બિઝનેસ, આપણો જેટલો ઘર પરિવાર, એનાથી બહાર આપણને વિચાર આવે નહીં. આપણી દ્રષ્ટિ જ એટલી. અને જ્યારે આપણે ભગવાનને પ્રાપ્ત થઈએ, ભાગવતી તનુ પ્રાપ્ત થાય અને એ વખતે આપણો આત્મા છે એમની દ્રષ્ટિ કેટલી થાય, તો કે જેટલી પરમાત્માની દ્રષ્ટિ એટલી એમની દ્રષ્ટિ થઈ જાય. કેટલી વિશાળ દ્રષ્ટિ થઈ ગઈ. બ્રહ્મયતિ પોતે તો વિશાળ છે જ, પણ બીજાને પણ મોટાઈ આપે છે, બીજાને પણ એવા વિશાળ પોતાના સરખા વિશાળ કરી દે છે, એટલે એમને બ્રહ્મ કહ્યા છે. તો અક્ષર બ્રહ્મને વિશે પણ એવું સામર્થ્ય છે, એ સામર્થ્ય અક્ષર બ્રહ્મને વિશે છે અને પરમાત્માને વિશે પણ છે, પરબ્રહ્મને વિશે પણ છે. તો એ બંનેમાં શ્રેષ્ઠ એવા બ્રહ્મ એટલે એમને પરબ્રહ્મ કહ્યા. એનાથી પણ અક્ષર બ્રહ્મથી પણ પર ઉપર એ પરબ્રહ્મ છે. પરાત્પર, પરથી પણ પર, એટલે આ હાયરાર્કી હમણાં આપણે જોતા હતા ને, એમાં દરેકની હાયરાર્કી છે, એમાં એકથી એક, એકથી એક, એકથી એક, એમાં પરાત્પર સર્વથી છેલ્લા અંતિમ તત્વ એ પરમાત્મા છે, એટલે એમને પરાત્પર કહ્યા. વિષ્ણુ કહ્યા. આ બધા નામ એવા છે ને આપણે કન્ફ્યુઝ કરી નાખ્યો, કરી નાખ્યા કે નહીં? શ્રીકૃષ્ણ, વાસુદેવ, નારાયણ, વિષ્ણુ, પરબ્રહ્મ, પરમાત્મા, અક્ષર, અક્ષર બ્રહ્મ, અલગ અલગ જગ્યાએ ઉપનિષદોની અંદર ક્યાંક ભગવાનને અક્ષર કહ્યા છે, ક્યાંક બ્રહ્મ કહ્યા છે, ક્યાંક પુરુષ કહ્યા છે. કયા શબ્દથી કોને લેવા ને કોને જાણવા, એટલે આપણે બહુ શરૂઆતમાં યાદ હોય તો સર્વે શબ્દાહ પરમાત્મ પર્યંતાહ, તમામ શબ્દ જે પણ લઈ લ્યો, જે પણ નામ લ્યો, એ તમામ નામ છે પરમાત્માનું નિર્દેશ કરનારું નામ છે. જયંતિભાઈથી જયંતિભાઈને પણ જયંતિભાઈની અંદર રહેલા પરમાત્મા જ નિર્દેશ થાય છે, એટલે જયંતિભાઈ નામ એ પરમાત્માનું જ નામ છે. છે કે નહીં? તમારું નામ શું ભગત? રવિભાઈ. એટલે રવિભાઈ એટલે સૂર્ય, બરાબર ને? એ રવિ નામથી પણ પરમાત્મા જ ઇન્ડિકેટ થાય છે, એટલે રવિ એટલે ભાઈ નહીં, અહીંયા જે સામે બેઠા એ નહીં, પણ રવિ એટલે પણ ભગવાન. જેટલા નામ છે તમામ શબ્દ માત્ર પૃથ્વીને વિશે છે, એ તમામ શબ્દ ભગવાનને જ બતાવે છે. દક્ષિણની અંદર મધ્વ સંપ્રદાયની અંદર એક આચાર્ય થઈ ગયા, એમણે પણ એમની ટીકાની અંદર આવી વ્યાખ્યા કરેલી છે. તો એમના પ્રવચનની અંદર એ વાત ચાલતી હતી કે તમામ શબ્દો છે પરમાત્માનું નિરૂપણ કરે છે, પરમાત્માને જ બતાવે છે. તો સભામાંથી આપણે જે એક બુદ્ધિશાળી વ્યક્તિ ઊભા થયા અને એમણે કહ્યું કે પરમાત્માને તમામ શબ્દો જો કહેતા હોય તો મારો પ્રશ્ન એ છે કે ગાળો છે જેટલી પણ હારા માયલી ભારે માયલી, એ તમામ ગાળો છે એનાથી પરમાત્મા નિર્દેશ થાય છે? એટલે આપણે બોલાય નહીં, એટલે જ આપણે બોલતા નથી, એટલે બહુ હારા હારા વિશેષણ દઈ દઈ, એટલે શબ્દ જ નથી રહેતો આપણે, મારે જે ના પાડી છે એટલે આપણે બોલીએ નહીં. ત્યારે એ આચાર્યે એવું કહ્યું કે હા, કારણ કે સર્વે એટલે બધા જ આવી ગયા ને, શબ્દ માત્ર જેટલા પણ પૃથ્વીને વિશે છે એ તમામ શબ્દથી પરમાત્મા જ નિર્દિષ્ટ થાય છે, તો ગાળથી પરમાત્મા નિર્દિષ્ટ ન થાય એમાં શું કહેવું, થાય જ એમ. એટલે ઓલો થોડોક આભો બની ગયો, કારણ કે એને એવી અપેક્ષા કે એનાથી ના પાડશે એમ. પછી એમણે કહ્યું કે તો કરી બતાવો જે એમ, પરમાત્માનો નિર્દેશ એક ગાળથી કરી બતાવો એમ. અને પછી એમણે જે એક ગાળ, એમણે કહ્યું કે તું એક ગાળ કે, અને એમણે ગાળ કીધી કે આવડિયા આ શબ્દ છે અપશબ્દ, એ અપશબ્દનો અર્થ તમે પરમાત્મા પર્યંત કરો કે. અને એમણે અર્થ કર્યો, અને એ અર્થ એવો અર્થ થયો કે સર્વશ્રેષ્ઠ અર્થ. એટલે અપશબ્દો પણ અપશબ્દ નથી જો એને યથાર્થ રીતે જાણવામાં આવે તો, સંસ્કૃતમાં જ પાછા એમ. એટલે તમામ શબ્દો છે એમના થકી ભગવાન છે એ જ ઇન્ડિકેટ થાય છે. વિષ્ણુ શબ્દ છે એમનો પણ અર્થ છે કે સર્વને વિશે વ્યાપીને રહ્યા છે, વિભૂતિ માત્ર જેટલી પણ આ બ્રહ્માંડની અંદર દેખાય છે, બ્રહ્માંડથી પર દેખાય છે, તમામ વિભૂતિ એમને ધારણ કરનારા એ પરમાત્મા છે. એટલે એમને વિષ્ણુ નામથી કહ્યા છે. પરમેશ્વર જેટલા ઈશ્વર છે એ ઈશ્વરોમાં પણ સર્વશ્રેષ્ઠ ઈશ્વર, વિરાટ નારાયણથી લઈ તમામ, અહીંયા ક્ષુદ્ર દેવતાઓની તો વાત જ નથી, એ તમામ ઈશ્વરો જે છે એમાં પણ શ્રેષ્ઠ ઈશ્વર નિયંતા. ઈશ્વર એટલે તમામના શાસક, નિયમન કરનારા એ પરમેશ્વર છે. એવા પરમેશ્વર એમનું દર્શન થયું છે. એમનું રૂપ, એમનું સૌંદર્ય કેવું છે, કેવી એ મૂર્તિ બિરાજે છે એ આગળના શ્લોકમાં કહેશે, એ આપણે આવતીકાલે લઈશું. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આપણને સૌને એ દિવ્ય જે અદ્ભુત દર્શન નારદજીને થયું છે એમની ઝાંખી આપણા હૃદયને વિશે કરાવે, એટલી પ્રાર્થના સાથે અહીંયા કથાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે ધનુર્માસ કથામાં ઠાકોરજીના થાળ અને ધનપ્રસાદના જેઓ યજમાન પદે રહ્યા છે એવા તમામ ભક્તોને યાદ કરીએ. ચિંતનભાઈ, દેવજીભાઈ ગરસોદિયા જન્મદિવસ છે. મધુરમ વિશાલભાઈ બાબરિયા એમનો પણ જન્મદિવસ છે. રાજન ધર્મેશભાઈ કાશિયાણી જન્મદિવસ છે એમનો પણ. સુરેશભાઈ મનસુખભાઈ બાબરિયા જન્મદિવસ નિમિત્તે ઠાકોરજીના થાળ અને ધનપ્રસાદના યજમાન રહ્યા છે. રમેશભાઈ લાધાભાઈ ચાંગાણી, વનરાજભાઈ ચંદ્રકાંતભાઈ ચાવડા, દિલીપભાઈ કાંતિભાઈ મોરિયા, મધુકાંતભાઈ જીવરાજભાઈ માલવિયા, ચકુભાઈ ચૌહાણ, નવીનચંદ્ર લાલજીભાઈ ચાવડા, સાગરસિંહ ડાભી એમના માતૃશ્રીની પુણ્ય સ્મૃતિમાં, અને વિક્રમસિંહ જેસંગભાઈ ડાંગર, હિતેશભાઈ ચંપકલાલ વાઘેલા આ તમામ ભક્તો તરફથી આજે ઠાકોરજીના થાળ અને ધૂનપ્રસાદના યજમાન થયા છે. એકવાર તાળીઓથી તમામ ભક્તોને વધાવીએ. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. દરેક ભક્તોના હૃદયમાં મહારાજનું જેવું સ્વરૂપ છે એ સ્વરૂપ પ્રગટ બિરાજે અને એમનો મહિમા વિશેષ ને વિશેષ વધતો રહે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.